वाल्मीकि रामायण, किष्किंधा कांड, 32वां सर्ग। हनुमान ने चिंता करता सुग्रीव ने समझावा। मंत्रियों सहित अंगदना वचनों सांभळीने अने लक्ष्मणना क्रोधित थवाना समाचार सांभळीने समाचार जाणीने मनने वशमां राखनारा सुग्रीव आसन छोड़ीने ऊभा थई गया। तेओ मंत्रणा कर्तव्यना विचारना विषय में पूरेपूरा जानकार होवाथी मंत्र प्रयोग में अत्यंत कुशल हता। एमने श्रीरामचंद्र जी की महत्ता अने पोतानी लघुतानो विचार करीने मंत्रज्ञ मंत्रियों ने कह्यू, मैं न तो कोई अनुचित बात मुखेथी कही छे के न कोई खोटू काम कर्यु छे। પછી શ્રી રઘુનાથજીના ભાઈ લક્ષ્મણ મારા પર કોપાયમાન કેમ થયા એ વાતનો હું વારંવાર વિચાર કરું છું। જેઓ સદા મારા છિદ્ર જોનારા છે તથા જેમનું હૃદય મારા પ્રત્યે શુદ્ધ નથી એ શત્રુઓએ ખરેખર શ્રીરામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણને મારા એવા દોષ કહ્યા છે જે કદી મારામાં આવ્યા જ નથી। લક્ષ્મણના ક્રોધ વિશે પ્રથમ તમારે સૌએ ધીરે ધીરે કુશળતાપૂર્વક એમના મનોભાવનો વિધિવત નિશ્ચય કરી લેવો જોઈએ, જેથી એમના કોપના કારણનું યથાર્થ રીતે જ્ઞાન થઈ જાય। ખરેખર મને લક્ષ્મણથી કે રઘુનાથજીથી કોઈ ભય નથી, તેમ છતાં વિના અપરાધે ક્રોધિત થયેલો મિત્ર હૃદયમાં ગભરાટ ઉત્પન્ન કરી જ દે છે। કોઈને મિત્ર બનાવી લેવો એ બધી રીતે સાવ સરળ છે, પરંતુ મિત્રતાને નિભાવવી બહુ અઘરી છે, કેમ કે મનનો ભાવ હંમેશા એકસરખો રહેતો નથી। કોઈના દ્વારા થોડી પણ ચાડી કરી દેવામાં પ્રેમમાં અંતર પડી જાય છે। આ કારણે હું વધારે ડરી ગયો છું, કેમ કે મહાત્મા શ્રીરામે મારો જે ઉપકાર કર્યો છે એનો બદલો વાળવાની મારામાં શક્તિ નથી। સુગ્રીવ નામ કહેવાથી વાનરોમાં શ્રેષ્ઠ હનુમાનજી પોતાની યુક્તિનો આશ્રય લઈને વાનર મંત્રીઓની વચ્ચે બોલ્યા, કપિરાજ, મિત્ર દ્વારા અત્યંત સ્નેહપૂર્વક કરવામાં આવેલા ઉપકારને તમે જે ભૂલી નથી ગયા એમાં બધી રીતે જોતા કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે સારા પુરુષોનો આવો સ્વભાવ જ હોય છે। વીરવર શ્રી રઘુનાથજીએ તો લોક અપવાદના ભયને દૂર કરીને તમારું પ્રિય કરવા માટે ઇન્દ્ર જેવા પરાક્રમી વાલીનો વધ કર્યો છે, માટે તેઓ નિસંદેહપણે તમારા પર કોપાયેલા નથી। શ્રીરામચંદ્રજીએ શોભા સંપત્તિની વૃદ્ધિ કરનારા પોતાના ભાઈ લક્ષ્મણને જે તમારી પાસે મોકલ્યા છે એમાં બધી રીતે જોતા એમનો તમારા પરનો પ્રેમ જ કારણ છે। સમયનું જ્ઞાન રાખનારાઓમાં શ્રેષ્ઠ કપિરાજ, તમે સીતાની શોધ કરવા માટે જે સમય નક્કી કર્યો હતો એને તમે આજકાલ પ્રમાદમાં પડી જવાના કારણે ભૂલી ગયા છો। જુઓ ને, આ સુંદર શરદ ઋતુ આરંભ થઈ ગઈ છે, જે ખીલેલા સપ્તપર્ણના પુષ્પોથી શ્યામ વર્ણની પ્રતીત થાય છે। આકાશમાં હવે વાદળા રહ્યા નથી, ગ્રહ નક્ષત્ર નિર્મળ દેખાય છે, બધી દિશાઓમાં પ્રકાશ છવાઈ ગયો છે તથા નદીઓ અને સરોવરના જળ પૂર્ણપણે સ્વચ્છ થઈ ગયા છે। વાનરરાજ, રાજાઓ માટે વિજય યાત્રાની તૈયારી કરવાનો સમય આવી ગયો છે, પરંતુ તમને તો કાંઈ ખબર જ નથી। એના પરથી સ્પષ્ટ લાગે છે કે તમે પ્રમાદમાં પડી ગયા છો, તેથી લક્ષ્મણ અહીં આવ્યા છે। મહાત્મા શ્રીરામચંદ્રજીના પત્નીનું અપહરણ થયું છે, તેથી તેઓ બહુ દુઃખી છે, માટે જો લક્ષ્મણના મુખેથી એમના કઠોર શબ્દો પણ સાંભળવા પડે તો તમારે ચૂપચાપ સહી લેવા જોઈએ। તમારા તરફથી અપરાધ થયો છે તેથી હાથ જોડીને લક્ષ્મણને પ્રસન્ન કરવા સિવાય તમારી પાસે બીજું કોઈ ઉચિત કર્તવ્ય હું જોતો નથી. રાજ્યના હિત માટે નિયુક્ત થયેલા મંત્રીઓનું એ કર્તવ્ય છે કે રાજાને એના હિતની વાત અવશ્ય કહે. તેથી હું ભય છોડીને મારો નિશ્ચિત વિચાર પ્રગટ કરી રહ્યો છું. ભગવાન શ્રીરામ જો ક્રોધ કરીને ધનુષ્ય હાથમાં લઈ લે તો દેવતા અસુર ગંધર્વો સહિત સંપૂર્ણ જગતને પોતાના વશમાં કરી શકે છે. જેને પાછળથી હાથ જોડીને મનાવવા પડે એવા પુરુષને ક્રોધ કરાવવો કદાપી યોગ્ય નથી. ખાસ કરીને એ પુરુષે જે મિત્રતાના કરેલા પહેલા ઉપકારને સ્મરણમાં રાખતો હોય અને કૃતજ્ઞ હોય. આ વાતનું વધારે ધ્યાન રાખવું. રાજન, માટે તમે પુત્ર અને મિત્રોની સાથે માથું નમાવીને એમને પ્રણામ કરો અને પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહો. જેમ પત્ની પોતાના પતિના વશમાં રહે છે એ જ રીતે તમે સદા શ્રી રામચંદ્રજીને અધીન રહો. વાનરરાજ, શ્રીરામ અને લક્ષ્મણના આદેશની ઉપેક્ષા કરવાનો તમારે મનમાં પણ વિચાર ન કરવો જોઈએ. દેવરાજ ઇન્દ્ર જેવા તેજસ્વી લક્ષ્મણ સહિત શ્રી રઘુનાથજીના અલૌકિક બળનું જ્ઞાન તો તમારા મનને છે જ. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 32મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.